श्री पद्म पुराण उत्तरखंड अध्याय 35। श्री विष्णु नो महिमा भक्त प्रवर पुंडरिक नी कथा। श्री पार्वती बोलिया, हे विश्वेश्वर, हे प्रभो, भगवान श्री विष्णु ना महात्म्य, विष्णु नो महात्म्य अद्भुत छे। जेने सांभळीने फरी कदीए संसार बंधन प्राप्त थतुं नथी, तमे फरी एनु वर्णन करो। महादेवजीए कह्युं, हे सुंदरी, हूँ भगवान श्री विष्णुना उत्तम महात्म्यनुं वर्णन करूँ छूँ, सांभळो। आने सांभळीने मनुष्य पुण्य प्राप्त करे छे अने अंतमां तेने मोक्षनी प्राप्ति थाय छे। महाप्राज्ञ देवव्रत जे इंद्र वगैरे देवताओने माटे पण प्रचंड उग्र हता। कुरुक्षेत्रनी पुण्यभूमिमां ध्यान योग परायण थईने रह्या हता। तेओ संपूर्ण शास्त्रोना आश्रय हता। तेमणे पोतानी इंद्रियोने वश करी लीधी हती। तेमनामां लेश मात्र पण पाप न हतो। तेओ सत्य प्रतिज्ञ हता अने क्रोधने जीतीने क्षमतामां प्रतिष्ठित थई चूक्या हता। संसारना स्वामी अने सौने शरण आपनारा भक्त वत्सल भगवान नारायणमां मन वाणी शरीर ने क्रिया द्वारा तेवो परम निष्ठा ने प्राप्त हता। आवा शांत चित्त तथा समस्त गुणों ने आश्रयभूत कुरु पितामह भीष्म ने पृथ्वी पर मस्तक झुकावीने राजा युधिष्ठिरे प्रणाम करिया अने आ प्रमाणे पूछ्यू। युधिष्ठिर बोलिया, समस्त शास्त्र वेताओं में श्रेष्ठ धर्म ना ज्ञाता हे पितामह, कोई लोको धर्म ने सर्वथी श्रेष्ठ होवानुं माने छे अने कोई धन ने, कोई दाननी प्रशंसा करे छे तो कोई संग्रहना गाणा गाय छे, केटलाक लोको सांख्यना समर्थक छे तो बीजा लोको योगना, कोई यथार्थ ज्ञान ने उत्तम माने छे तो कोई वैराग ने, कोई लोको अग्निष्टोम वगैरे कर्म ने ज सौथी श्रेष्ठ समझे छे तो केटलाक लोको आत्मज्ञान ने मोटू माने छे। जेने प्राप्त कर्या पछी माटी पत्थर अने सुवर्णमां समबुद्धि थई जाय छे। केटलाक लोकोना मत प्रमाणे मनीषी पुरुषों द्वारा बतावेला यम नियम ज सर्वश्रेष्ठ छे तो केटलाक लोको ध्यान ने श्रेष्ठ कहे छे अने केटलाक महात्माओ अहिंसा ने ज सर्वोत्तम कहे छे। केटलाक मनुष्य सोचाचार ने श्रेष्ठ गणावे छे तो केटलाक मनुष्य देवार्चन ने, विषय में पाप कर्मोथी मोहित चित्तवाळा माणसो गुचवाड़ा में पड़ी जाए छे, तेओ कोई निर्णय करी शकता नथी। आ बधामां जे सर्वोत्तम कृत्य होय तेनु महात्मा पुरुष पण अनुष्ठान करी शके ते मने कहेवानी कृपा करो। भीष्मजी बोल्या, हे धर्मनंदन, सांभळो, आ अत्यंत गूढ विषय छे जे संसार बंधनथी मोक्ष अपावनारो छे। आ विषयमां तमारे सारी रीते सांभळवो अने जाणवो जोईए। पुंडरीક नामना एक परम बुद्धिमान अने वेद विद्याथी संपन्न ब्राह्मण हता, जे ब्रह्मचर्य आश्रमनु पालन करता रहीने सदा गुरुजनोनी आज्ञाने आधीन रहिया करता हता। तेओ जितेन्द्रिय क्रोध विजयी संध्योपासनामां तत्पर वेद वेदांगना ज्ञानमां निपुण अने शास्त्रोनी व्याख्या करवामां कुशल हता। दररोज सवार सांज समिधाओथी अग्निने प्रज्वलित करीने उत्तम हविष्यथी होम कर्या करता हता। जगतपति भगवान विष्णुनु ध्यान करीने विधिपूर्वक तेमनी आराधनामां लीन रहता हता। तपस्याने स्वाध्यायमां तत्पर एवा तेओ साक्षात ब्रह्माजीना पुत्र जेवा लागता हता। जल समिधा अने फूल वगैरे लावीने निरंतर प्रभुनी पूजामां प्रवृत्त रहता हता। तेमना मनमां माता पिता माटे पण पूर्ण सेवानो भाव हतो। तेओ भिक्षानो आहार करता अने दंभ द्वेषथी दूर रहता हता। ब्रह्म विद्या एटले उपनिषदनो स्वाध्याय करता अने प्राणायामना अभ्यासमां संलग्न रहता हता। तेमना हृदयमां दरेकना माटे आत्मभाव हतो। संसार तरफथी तेओ निष्पृह थई गया हता। एकवार तेमना मनमां संसार सागरथी तारवावाळो विचार उत्पन्न थयो। पछी तो तेओ माता पिता भाई सुहृद मित्र सखा संबंधी बंधु बांधव वंश परंपरा थी प्राप्त तथा धन धान्य थी परिपूर्ण घर अढ़ड़क उपज आपता किमती खेतरो तथा तेमनी तृष्णा छोड़ीने महान धैर्य संपन्न ने परम सुखी थईने પેદલ જ પૃથ્વી પર વિચરવા લાગ્યા. આ યુવાની રૂપ આયુ અને ધનનો સંગ્રહ બધું અનિત્ય છે. આવું વિચારીને તેમનું મન ત્રણેય લોકમાંથી વિરક્ત થઈ ગયું. હે પાંડુનંદન, મહાયોગી પુંડરિક પુરાણોક્ત માર્ગે સમસ્ત તીર્થોમાં વિચરવા લાગ્યા. એક સમયે ધીર તપસ્વી મહાભાગ પુંડરિક પોતાના પૂર્વ કર્મોને આધીન થઈને ફરતા ફરતા શાલિગ્રામ તીર્થમાં જઈ પહોંચ્યા, જે તપસ્વી મુનિઓ દ્વારા સેવિત હતું. તે પરમ પુણ્યમય ક્ષેત્રમાં સરસ્વતી નદીના દેવહૃદ નામના તીર્થમાં સ્નાન કરીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાબુદ્ધિમાન બ્રાહ્મણ ત્યાંના જાતિસ્મરી ચક્રકુંડ ચક્ર નદી સાથે સંબંધ રાખવાવાળા અન્ય કુંડ તથા અન્ય તીર્થોમાં પણ ફરવા લાગ્યા. તીર્થ સેવનથી તેમનું અંતઃકરણ અત્યંત શુદ્ધ થઈ ચૂક્યું હતું. તેથી તેમણે ધ્યાન યોગમાં પ્રવૃત્ત થઈને ત્યાં જ પોતાનો આશ્રમ બનાવી લીધો. તે જ તીર્થમાં શાસ્ત્રોક્ત વિધિ તથા પરમ ભક્તિ સાથે ભગવાન ગરુડધ્વજની આરાધના કરીને તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. તેથી તેઓ ઠંડી ગરમી વગેરે દ્વંદોથી પર અને જીતેન્દ્રિય થઈને દીર્ઘકાળ સુધી એકલા જ ત્યાં નિવાસ કરતા રહ્યા. કંદ મૂળ અને ફળ એ જ તેમનું ભોજન હતું. તેઓ સદા સંતુષ્ટ રહેતા અને સૌમાં સમાન દ્રષ્ટિ રાખતા હતા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ દ્વારા આળસ રહિત થઈને સદા વિધિપૂર્વક યોગાભ્યાસ કરતા હતા. તેમના બધા પાપ દૂર થઈ ચૂક્યા હતા. તેઓ વૈદિક તાંત્રિક તથા પૌરાણિક મંત્રોથી સર્વેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા. તેથી તેમણે સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. રાગદ્વેષથી મુક્ત થઈને મૂર્તિમાન સ્વધર્મની જેમ ચિત્ત વૃત્તિઓની ભગવાનમાં જોડીને તેઓ નિરંતર તેમની આરાધના કરતા હતા. ત્યારબાદ કોઈ સમયે પરમાર્થ તત્વના જ્ઞાતા સૂર્ય જેવા મહા તેજસ્વી વિષ્ણુ ભક્તિથી પરિપૂર્ણ હૃદયવાળા તથા વૈષ્ણવના હિતમાં તત્પર રહેવાવાળા દેવર્ષિ નારદ તપોનિધિ પુંડરિકની પાસે આવ્યા. નારદજીને આવેલા જોઈને પુંડરિક પ્રસન્ન ચિત્તે ઊભા થયા અને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી વિધિપૂર્વક અર્ધ્ય આપીને તેમણે ફરી નારદજીને મસ્તક નમાવી પ્રણામ કર્યા. પછી મનમાં જ વિચાર કર્યો, આ અદ્ભુત આકાર અને મનોહર વેશ ધારણ કરનારા તેજસ્વી પુરુષ કોણ છે? એમના હાથમાં વીણા છે તથા મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે. આવું વિચારતા રહીને તેઓ તે પરમ તેજસ્વી નારદજીને બોલ્યા, મહાદ્યુતે તમે કોણ છો? હે ભગવાન, આ પૃથ્વી પર તમારા દર્શન તો પ્રાય દુર્લભ જ છે. મારા માટે જે આજ્ઞા હોય તે કહેવાની કૃપા કરો. નારદજીએ કહ્યું, હે બ્રહ્મન, હું નારદ છું. તમને મળવાની ઉત્કંઠા અહીં આવી ઉત્કંઠાથી અહીં આવ્યો છું. હે દ્વિજશ્રેષ્ઠ, ભગવાનનો ભક્ત જો ચાંડાળ હોય તો પણ તે સ્મરણ વાર્તાલાપ અથવા પૂજન કરવાથી બધાને પવિત્ર કરી દે છે. સ્મૃત સંભાષિતો વાપી પૂજિતો વા દ્વિજોત્તમ પુનાતી ભગવદ ભક્ત ચાંડાલો અપી યદચ્છયા. એકાસી અધ્યાયનો 95મો શ્લોક. જે પોતાના હાથોમાં સારંગ નામનું ધનુષ્ય પાંચજન્ય શંખ સુદર્શન ચક્ર અને કૌમુદકી ગદા ધારણ કરે છે તથા જે ત્રિભુવનમાં નેત્ર છે ત્રિભુવનના નેત્ર છે તે દેવાધિદેવ ભગવાનનો હું દાસ છું. પુંડરિક બોલ્યા, હે દેવર્ષે, તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. દેવતાઓને માટે પણ પરમ પૂજનીય બની ગયો. મારા માતા પિતા કૃતાર્થ થઈ ગયા અને આજે મને જન્મ લેવાનું ફળ મળી ગયું. હે નારદજી, હું તમારો ભક્ત છું. મારા પર અનુગ્રહ કરો, મને પરમ ગૂઢ રહસ્યમય કર્તવ્યનો ઉપદેશ આપો. નારદજીએ કહ્યું, હે બ્રહ્મન, આ પૃથ્વી પર અનેક શાસ્ત્ર અનેક કર્મ અને વિવિધ પ્રકારના ધર્મ છે. તેથી સંસારમાં આવી વિલક્ષણતા દેખાય છે. અન્યથા બધા પ્રાણીઓને કાં તો સુખ જ પ્રાપ્ત થાય છે અથવા માત્ર દુઃખ. કોઈ સુખી અને કોઈ દુઃખી એવું અંતર જોવામાં આવતું નથી. કેટલાક લોકોના મત પ્રમાણે આ જગત ક્ષણિક વિજ્ઞાન માત્ર ચેતન આત્માથી રહિત તથા બાહ્ય પદાર્થો કરતા શૂન્ય છે. બીજા લોકો એમ કહે છે કે આ જગત સદા નિત્ય અવ્યક્ત મૂળ પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે તથા તેનામાં જ લીન થાય છે, તેથી ઉપાદાનની નિત્યતા અનુસાર એ પણ નિત્ય જ છે। કેટલાક લોકો તત્વના વિચારમાં પ્રવૃત્ત થઈને એવો નિશ્ચય કરે છે કે આત્મા અનેક નિત્ય અને સર્વગત છે। બીજા લોકો એવા નિશ્ચય પર પહોંચ્યા છે કે જેટલા શરીર છે એટલા જ આત્મા છે। આ મત અનુસાર હાથી અને કીડા વગેરેના શરીરમાં તથા બ્રહ્માંડ રૂપી મહાન ઈંડામાં પણ આત્માની સત્તા છે। કેટલાક લોકોનું કહેવું છે કે આ જગતની જેવી સ્થિતિ છે તેવી જ કાલાંતરમાં પણ રહે છે। સંસારનો અનાદિ પ્રવાહ નિત્ય જ છે, ભલાયનો કરતા કોણ છે। થોડા બીજા લોકોના મત પ્રમાણે જે જે વસ્તુ પ્રત્યક્ષ ઉપલબ્ધ થાય છે તેના સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા નથી, પછી સ્વર્ગ વગેરે ક્યાં છે। કેટલાક તો જગતને ઈશ્વરની સત્તાથી રહિત સમજે છે અને કેટલાક લોકો એમાં ઈશ્વરને વ્યાપક માને છે। આ પ્રમાણે એકબીજાથી તદ્દન ભિન્ન વિચાર ધરાવનારા બધા લોકો સત્યથી વિમુખ થઈ રહ્યા છે। આ પ્રમાણે ભિન્ન ભિન્ન મતની માયાજાળ ફેલાવનારા બીજા લોકો પણ બુદ્ધિ અને વિદ્યા અનુસાર પોતપોતાના યુક્તિઓને સ્થાપિત કરતા રહીને ભેદપૂર્ણ વિચારોને લઈને જાત જાતની વાતો કરે છે। હે તપોદન, હવે હું તર્કમાં સ્થિત થઈને વાસ્તવિક તત્વની વાત કહું છું। આ પરમાર્થ જ્ઞાન પરમ પુણ્યમય અને સંસાર બંધનનો નાશ કરનારું છે। દેવતા વગેરેથી લઈને મનુષ્ય સુધીના બધા લોકો તેને જ પ્રમાણિત માને છે, જે પરમાર્થ જ્ઞાન મૂલક પ્રતીત થાય છે। પરંતુ જે અજ્ઞાનથી મોહિત થઈ રહ્યા છે તે લોકો અનાગત એટલે ભવિષ્ય, અતીત એટલે ભૂત અને દૂરની વસ્તુઓને પ્રમાણ રૂપે સ્વીકારતા નથી। તેમને પ્રત્યક્ષ વર્તમાન વસ્તુની જ પ્રામાણિકતા માન્ય છે, પરંતુ મુનિઓએ પ્રત્યક્ષ અને અનુમાન સિવાય તે આગમને એટલે કે ધર્મશાસ્ત્રોને પણ પ્રમાણ માન્ય છે। આગમને એટલે ધર્મશાસ્ત્રો, જે પૂર્વ પરંપરાથી એક જ રૂપમાં ચાલતા આવ્યા છે, વાસ્તવમાં એવા આગમને જ પરમાર્થ વસ્તુની સાધનામાં પ્રમાણ માનવા જોઈએ। હે દ્વિજ શ્રેષ્ઠ, આગમ તે શાસ્ત્રને કહે છે જેના અભ્યાસથી રાગ દ્વેષ રૂપી દોષોનો નાશ કરનારું ઉત્તમ જ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કર્મ અને તેના ફળ રૂપે પ્રસિદ્ધ છે, જેના તત્વને જ વિજ્ઞાન અને દર્શન શાસ્ત્ર કહે છે, જે સર્વત્ર વ્યાપક અને જાતિ વગેરેની કલ્પનાથી રહિત છે, જેને આત્મસંવેદન એટલે આત્માનુભવ રૂપ નિત્ય સનાતન ઇન્દ્રિયાતીત ચિન્મય અમૃત જ્ઞેય અનંત અજન્મા અવિકારી વ્યક્ત અને અવ્યક્ત રૂપમાં સ્થિત નિરંજન નિર્મળ સર્વવ્યાપી શ્રી વિષ્ણુના નામે પ્રસિદ્ધ તથા વાણી દ્વારા વર્ણિત સમસ્ત વસ્તુઓથી ભિન્ન રૂપમાં સ્થિત માનવામાં આવે છે, તે પરમાત્મા જ આગમનું બીજું લક્ષણ છે। તાત્પર્ય એ છે કે સાધનારૂપી જ્ઞાન અને સાધ્યરૂપી જ્ઞેય બંને આગમ એટલે ધર્મશાસ્ત્ર છે। તે જ્ઞેય પરમાત્મા યોગીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે, પરમાર્થથી વિમુખ મનુષ્ય દ્વારા તેનું જ્ઞાન થવું અસંભવ છે। ભિન્ન ભિન્ન બુદ્ધિઓથી તે જોકે ભિન્ન જેવો જણાય છે તો પણ આત્માથી ભિન્ન નથી। હે તાત, ધ્યાનથી સાંભળો। હે સુરત, પૂર્વકાળમાં બ્રહ્માજીએ મારા પૂછવાથી જે તત્વનો ઉપદેશ કર્યો હતો તે તમને કહું છું। એક સમયે અજ એટલે અવિનાશી પિતામહ બ્રહ્માજી બ્રહ્મલોકમાં બિરાજમાન હતા, તે સમયે મેં વિધિપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરીને પૂછ્યું, હે બ્રહ્મન, ક્યાં જ્ઞાનને સર્વશ્રેષ્ઠ કહ્યું છે તથા કયો યોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે? આ બધું યથાર્થ રૂપે મને જણાવો। બ્રહ્માજીએ કહ્યું, હે તાત, સાવધાન થઈને પરમ ઉત્તમ જ્ઞાન યોગનું શ્રવણ કરો। આ થોડા શબ્દોમાં કહેવામાં આવ્યું છે, પરંતુ આનો અર્થ બહુ વિસ્તૃત છે। એની ઉપાસનામાં કોઈ ક્લેશ કે પરિશ્રમ નથી, જેને ગુરુ પરંપરાથી પંચવિંશક એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 5 ઇન્દ્રિયોના વિષય મન 5 ભૂત અહંકાર મહતત્વ અને પ્રકૃતિ આ 24 તત્વ છે, આ બધાથી ભિન્ન સર્વજ્ઞ પરમાત્મા 25મું તત્વ છે, તે પંચવિંશક કહેવાય છે. એટલે કે જેને ગુરુ પરંપરાથી પંચવિંશક પુરુષ કહેવાય છે તેવો જ સંપૂર્ણ ભૂતોના આત્મા છે. તેથી તેમને સંપૂર્ણ જગતના નિવાસરૂપ સર્વાત્મા પરમાત્મા નારાયણ કહેવાય છે. તેઓ જ સંસારનું સર્જન પાલન અને સંહાર કરે છે. હે બ્રહ્મન, બ્રહ્મા શિવ અને વિષ્ણુ આ ત્રણેય રૂપોમાં એક જ દેવાધિદેવ સનાતન પુરુષ બિરાજી રહ્યા છે. પોતાનું હિત ચાહનાર પુરુષે સદા તેમની જ આરાધના કરવી જોઈએ. જે નિષ્પૃહ નિત્ય સંતુષ્ટ જ્ઞાની જીતેન્દ્રિય મમતા અહંકારથી રહિત રાગ દ્વેષથી શૂન્ય શાંત ચિત્ત અને સર્વ પ્રકારની આસક્તિઓથી પૃથક થઈને ધ્યાન યોગમાં પ્રવૃત્ત રહે છે તે જ તે અક્ષર જગદીશ્વરનો અનુભવ કરે છે અને પ્રાપ્ત કરે છે. જે લોકો ભગવાન નારાયણનું શરણ લઈ ચૂક્યા છે તથા જેમના મન પ્રાણ તેમના જ ચિંતનમાં લાગ્યા રહે છે તેઓ જ જ્ઞાન દ્રષ્ટિથી સંસારની વર્તમાન અવસ્થાને કાલાંતરમાં થનારી અવસ્થાને ભૂત ભવિષ્ય વર્તમાનને સ્થૂળ અને સૂક્ષ્મને તથા અન્ય જ્ઞાતવ્ય વાતોને યથાર્થ રૂપે જોઈ શકે છે. આનાથી વિપરીત જેમની બુદ્ધિ મંદ અને અંતકરણ દૂષિત છે તથા જેમનો સ્વભાવ કુતર્ક અને અજ્ઞાનથી દુષ્ટ થઈ રહ્યો છે એવા લોકોને બધું જ અવળું જ દેખાય છે. નારદજી કહે છે, હે પુંડરીક, હવે હું બીજો પ્રસંગ કહું છું એ પણ સાંભળો. પૂર્વ કાળમાં જગતના કારણભૂત બ્રહ્માજીએ જ આનો પણ ઉપદેશ કર્યો હતો. એકવાર ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ તથા ઋષિઓના પૂછવાથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રહ્માજીએ તેમના હિતની વાત આ પ્રમાણે કહી હતી. બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, ભગવાન નારાયણ જ સર્વનો આશ્રય છે. સનાતન લોક યજ્ઞ તથા વિવિધ પ્રકારના શાસ્ત્રોની સમાપ્તિ પણ નારાયણમાં જ થાય છે. છ અંગો સહિત વેદ તથા અન્ય શાસ્ત્રો સર્વવ્યાપી વિશ્વેશ્વર શ્રી હરિના જ સ્વરૂપ છે. પૃથ્વી વગેરે પાંચ ભૂત પણ તે જ અવિનાશી પરમાત્મા જ છે. દેવતાઓ સહિત સંપૂર્ણ જગતને શ્રી વિષ્ણુમય જાણવા જોઈએ. તો પણ પાપી મનુષ્ય મોહગ્રસ્ત હોવાના કારણે એ આ વાતને સમજતા નથી. આ સંસાર આ સમસ્ત ચરાચર જગત તેમની જ માયાથી વ્યાપ્ત છે. જે મનુષ્ય મનથી ભગવાનનું ચિંતન કરે છે, જેના પ્રાણ ભગવાનમાં જ પરોવાયેલા રહે છે, તે પરમાર્થ તત્વનો જ્ઞાતા પુરુષ જ આ રહસ્યને જાણે છે. સંપૂર્ણ પ્રાણીઓના ઈશ્વર ભગવાન વિષ્ણુ જ ત્રણેય લોકનું પાલન કરવા વાળા છે. આ સંપૂર્ણ સંસાર તેમનામાં જ સ્થિત છે અને તેમનાથી જ ઉત્પન્ન થાય છે. તેઓ જ રુદ્રરૂપ થઈને જગતનો સંહાર કરે છે. પાલન સમયે તેમને શ્રી વિષ્ણુ કહે છે તથા સૃજનકાળમાં હું બ્રહ્મા અને અન્ય બીજા લોકપાલ પણ તેમના જ સ્વરૂપ છે. તેઓ સૌના આધાર છે, પરંતુ તેમનો કોઈ આધાર નથી. તેઓ સંપૂર્ણ કળાઓથી યુક્ત હોવા છતાં પણ તેમનાથી રહિત છે. તેઓ જ નાના મોટા તથા તેમનાથી ભિન્ન છે, સાથે જ આ બંધ આ બધાથી વિલક્ષણ પણ છે. તેથી હે દેવતાઓ, સૌના સંહાર કરવાવાળા છે. સૌના સંહાર કરવાવાળા તે શ્રી હરિના જ શરણમાં જાઓ. તેઓ જ આપણા જન્મદાતા પિતા છે, તેમને જ મધુસૂદન કહ્યા છે. નારદજી કહે છે, કમલયોની બ્રહ્માજીના પ્રમાણે કહ્યા પછી બધા દેવતાઓએ સંપૂર્ણ લોકોના સ્વામી સર્વવ્યાપી દેવ ભગવાન જનાર્દનની શરણમાં જઈને તેમને પ્રણામ કર્યા. તેથી હે વિપ્રસે, તમે પણ શ્રી નારાયણની આરાધનામાં લાગી જાઓ. તેમના સિવાય બીજા કોણ એવા ઉદાર પરમ દેવતા છે જે ભક્તની માગેલી વસ્તુ આપી શકે? તે પુરુષોત્તમ જ પિતા અને માતા છે. સંપૂર્ણ લોકોના સ્વામી દેવતાઓના પણ દેવતા અને જગદીશ્વર છે. તમે તેમની જ સેવા કરો. દરરોજ આળસ રહિત થઈને અગ્નિહોત્ર ભિક્ષા તપસ્યા અને સ્વાધ્યાય દ્વારા તે દેવેશ્વર ગુરુને જ સંતુષ્ટ કરવા જોઈએ. હે બ્રહ્મર્ષે, તે જ પુરુષોત્તમ નારાયણને તમે બધી રીતે અપનાવો. અનેક મંત્રો અને અનેક વ્રતોથી શું લેવું છે? ઓમ નમો નારાયણાય આ મંત્ર જ સંપૂર્ણ અભિષ્ટ અર્થની સિદ્ધિ કરનારો છે. હે દ્વિજશ્રેષ્ઠ, બ્રાહ્મણ ચીર વસ્ત્ર પહેરીને જટા રાખે કે દંડ ધારણ કરીને માથું મુંડાવી લે અથવા આભૂષણોથી વિભૂષિત રહે, બાહ્ય ચિહ્નો ધર્મનું કારણ નથી હોતા. જે ભગવાન નારાયણનું શરણ લઈ ચૂક્યા છે. તે ક્રૂર દુરાત્માને સદા પાપાચરી રહ્યા હોય તો પણ પરમપદને પ્રાપ્ત થાય છે. જેમના પાપ દૂર થઈ ગયા છે એવા વૈષ્ણવ પુરુષ કદી પાપથી લિપ્ત થતા નથી. તેઓ અહિંસા ભાવ દ્વારા પોતાના મનને કાબૂમાં કરીને રહે છે. મંત્રો આ પ્રમાણે છે. કિમ તેસ્તુ મંત્રેર બહુભિહી, કિમ તેસ્તુ બહુર્ભ્રીવર્તેહી, ઓમ નમો નારાયણે યેતિ મંત્ર સર્વાર્થ સાધકઃ, ચિરવાસા જટી વિપ્રો દંડી મુંડી તથૈવ ચ, ભૂષિતો વા દ્વિજ શ્રેષ્ઠ ન લિંગમ ધર્મ કારણ. એ નૃંસંસા દુરાત્મનઃ પાપાચાર પરાઃ સદા તે અપિ યાન્તિ પરમ સ્થાનમ નારાયણ પરાયણાઃ, લિપ્યંતે ન ચ પાપેન વૈષ્ણવા વિતકિલ કિલ્બિષાઃ, પુનંતિ સકલમ લોકમહિંસા જીતમાનસાઃ. 81 માં અધ્યાયના 107-110 શ્લોક સંખ્યા. શત્રુબંધુ નામના રાજાએ જે સદા પ્રાણીઓની હિંસામાં જ લાગેલો રહેતો હતો, ભગવાન કેશવનું શરણ લઈને શ્રી વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરી લીધું. મહાન ધૈર્યશાળી રાજા અંબરીશે અત્યંત કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન પુરુષોત્તમની આરાધના કરીને તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. રાજાઓના પણ રાજા મિત્રાસન મોટા તત્વજ્ઞાની હતા. તેમણે પણ ભગવાન ઋષિકેશની આરાધના કરીને જ તેમના વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું હતું. તેમના સિવાય ઘણા બ્રહ્મર્ષિઓ પણ જે તીક્ષ્ણ વ્રતોનું પાલન કરનારા અને શાંતચિત્ત હતા, તેઓ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કરીને પરમ સિદ્ધિ મોક્ષને પ્રાપ્ત થયા. પૂર્વકાળમાં પરમ આહલાદથી ભરેલા પ્રહલાદ પણ સંપૂર્ણ જીવોના આશ્રયભૂત શ્રી હરિનું સેવન પૂજન અને ધ્યાન કરતા હતા, તેથી ભગવાને જ તેમની સંકટોથી રક્ષા કરી. પરમ ધર્માત્માને તેજસ્વી રાજા ભરતે પણ દીર્ઘકાળ સુધી આ શ્રી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીને પરમ મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અથવા સંન્યાસી કોઈ પણ કેમ ન હોય, ભગવાન કેશવની આરાધના કર્યા સિવાય પરમ ગતિને પ્રાપ્ત થઈ શકતો નથી. હજારો જન્મ લીધા બાદ જેની આવી બુદ્ધિ હોય છે કે હું ભગવાન વિષ્ણુના ભક્તોનો દાસ છું, તે સમસ્ત પુરુષાર્થોનો સાધક થાય છે. તે પુરુષ પણ નિસંદેહ શ્રી વિષ્ણુ ધામમાં જાય છે. પછી જે કઠોર વ્રતોનું પાલન કરવાવાળા પુરુષ ભગવાન વિષ્ણુમાં જ મન પ્રાણ લગાવી રાખે છે, તેમની ઉત્તમ ગતિ વિશે તો કહેવું જ શું. તેથી તત્વનું ચિંતન કરનારા પુરુષોએ નિત્ય નિરંતર અનન્ય ચિતે વિશ્વવ્યાપી સનાતન પરમાત્મા નારાયણનું ધ્યાન કરવું જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થો વા વાનપ્રસ્થો અથ ભિક્ષુકઃ કેશવારાધનમ હિત્વા નેવ યાતિ પરામ ગતિમ જન્માંતર સહસ્ત્રેષુ યસ્ય શાનમ તિરિદૃશી દાસો અહમ વિષ્ણુ ભક્તા નામિતિ સર્વાર્થ સાધકઃ સ યાતિ વિષ્ણુ સાલોક્યમ પુરુષો નાત્ર સંશયઃ કિં પુનસ્તદ ગત પ્રાણાઃ પુરુષાઃ સંસિત વ્રતાઃ અનન્ય મનસા નિત્યમ ધ્યાત વ્યસ્ત તત્વ ચિંતકેહી નારાયણ જગદવ્યાપી પરમાત્મા સનાતન. 81 અધ્યાયના 117-120 શ્લોક સંખ્યા. ભીષ્મજી કહે છે, આમ કહીને પરોપકાર પરાયણ પરમાર્થ વેતા દેવર્ષિ નારદ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. નારાયણના શરણમાં પડેલા ધર્માત્મા પુંડરીક પણ ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્રનો જપ કરવા લાગ્યા. તેઓ પોતાના હૃદય કમળમાં અમૃત સ્વરૂપ ગોવિંદની સ્થાપના કરીને મુખ્યથી સદા એ જ કહ્યા કરતા હતા કે હે વિશ્વાત્મન, તમે મારા પર પ્રસન્ન થાઓ. દ્વંદ્વ અને પરિગ્રહથી રહિત થઈને તપોધન પુંડરીક આ નિર્મળ શાલિગ્રામ તીર્થમાં એકલા જ ચિરકાળ સુધી રહ્યા. સ્વપ્નમાં પણ તેમને કેશવ સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. તેમની નિંદ્રા પણ પુરુષાર્થ સિદ્ધિની વિરોધી ન હતી. તપસ્યા, બ્રહ્મચર્ય તથા વિશિષ્ટ શૌચાચારના પાલનથી, જન્મ જન્માંતરોના વિશુદ્ધ સંસ્કારથી તથા સર્વલોક સાક્ષી દેવાધિદેવ શ્રી વિષ્ણુની કૃપાથી પાપરહિત પુંડરીકે પરમ ઉત્તમ વૈષ્ણવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. તેઓ સદા હાથોમાં શંખચક્ર અને ગદા લઈને કમળ જેવા નેત્રોવાળા શ્યામ સુંદર પિતાંબરધારી ભગવાન અચ્યુતની ઝાંખી કર્યા કરતા હતા. મૃગો અને પ્રાણીઓની હિંસા કરવાવાળા સિંહ, વાઘ તથા બીજા પ્રાણીઓ પ્રાણી પોતાનો સ્વાભાવિક વિરોધ છોડીને તેમની પાસે આવતા અને આજુબાજુમાં ફર્યા કરતા હતા. તેમની બધી ઇન્દ્રિયો પ્રસન્ન રહેતી હતી. તેમના હૃદયમાં એકબીજાનું હિત સાધવાનો મનોરમ ભાવ છલકાતો રહેતો હતો. ત્યાંના જળાશયો અને નદીઓના જળ સ્વચ્છ થઈ ગયા હતા. બધી ઋતુઓમાં ત્યાં પ્રસન્નતા છવાયેલી રહેતી હતી. બધાની ઇન્દ્રિય વૃત્તિઓ શુદ્ધ થઈ ગઈ હતી. ત્યાંની હવાનો સ્પર્શ સુખદ લાગતો હતો. વૃક્ષો ફૂલ અને ફળથી ઝૂકી પડ્યા હતા. પરમ બુદ્ધિમાન પુંડરીકને માટે બધા પદાર્થ અનુકૂળ થઈ ગયા હતા. દેવ દેવેશ્વર ભક્ત વત્સલ ગોવિંદના પ્રસન્ન થવાથી તેમના માટે સમસ્ત ચરાચર જગત પ્રસન્ન થઈ ગયું હતું. ત્યાર પછી એક દિવસ બુદ્ધિમાન પુંડરીકની સામે ભગવાન જગન્નાથ પ્રગટ થયા. તેમના હાથોમાં શંખ ચક્ર અને ગદા શોભી રહ્યા હતા. તેજોમય આકૃતિ, કમળ જેવા મોટા મોટા નેત્ર અને ચંદ્રમંડળ સમાન કાંતિ માન મુખ હતું. કમરમાં કંદોરો, કાનોમાં કુંડળ, ગળામાં હાર, બાહુઓમાં બાજુબંધ, વૃક્ષ સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન અને શ્યામ સુંદર પર પીળું પિતાંબર શોભી રહ્યું હતું. ભગવાને કૌસ્તુભ મણિ ધારણ કર્યો હતો. ગળામાં વનમાળા શોભી રહી હતી. મકરાકૃત કુંડળ ઝગમગી રહ્યા હતા. યજ્ઞનો પવિત્ર અને નીચે સુધી લટકતી મોતીઓની માળાથી તેમની શોભા વિશેષ વધી ગઈ હતી. દેવતા, સિદ્ધ, ઇન્દ્ર, ગંધર્વ અને મુનિઓ ચામર તથા પંખા વગેરેથી ભગવાનની સેવા કરી રહ્યા હતા. પાપરહિત પુંડરીકે સ્વયં તે દેવ દેવેશ્વર મહાત્મા જનાર્દનને ત્યાં ઉપસ્થિત જોઈને ઓળખી લીધા અને પ્રસન્ન ચિત્તે હાથ જોડીને પ્રણામ કરીને સ્તુતિ કરવાનો આરંભ કર્યો. પુંડરીક બોલ્યા, સંપૂર્ણ જગતના એકમાત્ર નેત્ર એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. તમે નિરંજન એટલે કે નિર્મળ, નિત્ય, નિર્ગુણ અને મહાત્મા છો, તમને નમસ્કાર છે. તમે સમસ્ત પ્રાણીઓના ઈશ્વર છો. ભક્તોના ભય અને પીડા દૂર કરવા માટે ગોવિંદ તથા ગરુડધ્વજ રૂપ ધારણ કરો છો. જીવો પર અનુગ્રહ કરવા માટે અનેક આકાર ધારણ કરવાવાળા તમને નમસ્કાર છે. આ સંપૂર્ણ વિશ્વ તમારામાં જ સ્થિત છે. માત્ર તમે જ તેના ઉપાદાન કારણ છો. તમે જ જગતનું નિર્માણ કર્યું છે. નાભીમાંથી કમળ પ્રગટ કરનારા આપ ભગવાન પદ્મનાભને વારંવાર નમસ્કાર છે. સમસ્ત વેદાંતોમાં જેમના મહિમાનું જ શ્રવણ કરવામાં આવે છે તે પરમેશ્વરને નમસ્કાર છે. હે નારાયણ, તમે જ સંપૂર્ણ દેવતાઓના સ્વામી અને જગતના કારણ છો. મારા હૃદય મંદિરમાં નિવાસ કરનારા ભગવાન શંખચક્ર ગદાધર, મારા પર પ્રસન્ન થાઓ. સમસ્ત પ્રાણીઓના આદિભૂત, આ પૃથ્વીને ધારણ કરવાવાળા અનેક રૂપધારી તથા સર્વની ઉત્પત્તિના કારણ શ્રી વિષ્ણુને નમસ્કાર છે. બ્રહ્મા વગેરે દેવતા અને સુરેશ્વર પણ જેમના મહિમાને જાણતા નથી, જેમના મહિમાનું તપસ્યાથી જ અનુમાન થઈ શકે છે, તે પરમાત્માને નમસ્કાર છે. હે ભગવાન, તમારો મહિમા વાણીનો વિષય નથી, તેનું વર્ણન કરવું અસંભવ છે. તમે જાતિ વગેરેની કલ્પનાથી દૂર છો, તેથી સદા તત્વતઃ ધ્યાન કરવાને યોગ્ય છો. હે પુરુષોત્તમ, તમે એક અદ્વિતીય હોવા છતાં પણ ભક્તો પર કૃપા કરવા માટે ભેટ રૂપે મત્સ્ય, કુર્મ વગેરે અવતાર ધારણ કરીને દર્શન આપો છો. ભીષ્મજી કહે છે, આ પ્રમાણે જગતના સ્વામી વીરવર ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરીને પુંડરીક તેમને જ નિહાળવા લાગ્યા. કારણ કે ચિરકાળથી તેઓ તેમના દર્શનની લાલસા રાખતા હતા. ત્યારે ત્રણ ડગલા ત્રિલોકીને માપી લેનારા તથા નાભીમાંથી કમળ પ્રગટ કરવાવાળા ભગવાન વિષ્ણુએ મહાભાગ પુંડરીકને ગંભીર વાણીમાં કહ્યું, બેટા પુંડરીક, તમારું કલ્યાણ થાવ. હું તમારા પર બહુ પ્રસન્ન છું. હે મહામતે, તમારા મનમાં જે પણ કામના હોય તે વરદાન રૂપે માગો, હું અવશ્ય આપીશ. પુંડરીક બોલ્યા, હે દેવેશ્વર, ક્યાં હું અત્યંત ખોટી બુદ્ધિવાળો મનુષ્ય ને ક્યાં મારા પરમ હિતેશી તમે. હે માધવ, જેમાં મારું હિત હોય તે તમે જ આપો. પુંડરીકના પ્રમાણે કહ્યા પછી ભગવાન અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, હે સુરત, તમારું કલ્યાણ થાવ, આવો મારી સાથે જ ચાલો. તમે મારા પરમ ઉપકારી અને સદા મારામાં જ મન લગાવી રાખનારા છો, તેથી હંમેશા મારી જ મારી સાથે જ રહો. ભીષ્મજી કહે છે, ભક્ત વત્સલ ભગવાન શ્રીધરે પ્રસન્નતાપૂર્વક જ્યારે આ પ્રમાણે કહ્યું, તે જ સમયે આકાશમાં દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા અને આકાશથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. બ્રહ્મા વગેરે દેવતા સાધુવાદ આપવા લાગ્યા. સિદ્ધ ગંધર્વ અને કિન્નરો ગાન કરવા લાગ્યા. સઘળા લોકો દ્વારા વંદિત દેવાધિદેવ જગદીશ્વરે ત્યાંથી પુંડરીકને પોતાની સાથે લઈ લીધા અને ગરુડ પર આરૂઢ થઈને તેઓ પરમધામ ચાલ્યા ગયા. તેથી હે રાજેન્દ્ર યુધિષ્ઠિર, તમે પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગી જાઓ, તેમનામાં જ મન પ્રાણ લગાવી રાખો અને સદા તેમના ભક્તોના હિતમાં તત્પર રહો. ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરો અને સર્વ પાપનાશક ભગવાનની કથા સાંભળો. હે રાજન, જે ઉપાય ભક્ત પૂજિત વિશ્વાત્મા ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય તે જ કાર્ય કરો. જે મનુષ્ય ભગવાન નારાયણથી વિમુખ હોય છે તે સો અશ્વમેઘ અને સો વાજપાઈ યજ્ઞનું અનુષ્ઠાન કરીને પણ તેમને પામી શકતા નથી, જેને એકવાર પણ હરિ એવા બે અક્ષરનું ઉચ્ચારણ કરી લીધું તેણે મોક્ષ માટે માનો કમર કસી લીધી, જેના હૃદયમાં નીલકમળ સમાન શ્યામ સુંદર ભગવાન જનાર્દન બિરાજમાન છે, તેમને જ લાભ છે, તેમનો જ વિજય છે, તેમનો પરાજય થાય જ કઈ રીતે. અશ્વમેઘ સતેરિષ્ટવા વાજપેય સતેરપી પ્રાપ્નુવંતી નરા નેવ નારાયણ પરામુખાઃ. જે એકાગ્ર ચિતે દરરોજ આ મહાત્મય ધ્યાનથી વાંચે કે સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય. અધ્યાય 35મું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.